વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ સાતમો સર્ગ. સીતા અને ભાઈ સહિત શ્રીરામે સુતિક્ષણના આશ્રમમાં જઈને એમની સાથે વાતચીત કરી તથા એમનો સ્વાગત સત્કાર સ્વીકારીને રાત્રે ત્યાં જ રોકાવું. શત્રુદમન શ્રી રામચંદ્રજી, લક્ષ્મણ, સીતા તથા એ બ્રાહ્મણોની સાથે સુતિક્ષણ મુનિના આશ્રમ તરફ ચાલ્યા. શ્રીરામ લાંબો માર્ગ કાપીને અગાધ જળથી ભરેલી ઘણી નદીઓ પાર કરીને જ્યારે આગળ ગયા ત્યારે એમણે મહાન મેરુગીરીના જેવો એક અત્યંત ઊંચો પર્વત દેખાયો. એ અત્યંત નિર્મળ હતો. ત્યાંથી આગળ જઈને એ બંને ઈશ્વાકુ કુળના શ્રેષ્ઠ વીર રઘુવંશી ભાઈઓ સીતાની સાથે વિવિધ પ્રકારના વૃક્ષોથી ભરચક એક વનમાં પહોંચ્યા. એ ઘોરવનમાં પ્રવેશીને શ્રી રઘુનાથજીએ એકાંત સ્થાનમાં એક આશ્રમ જોયો, જેના વૃક્ષો પ્રચુર ફળ ફૂલોથી ભરચક હતા. આમ તેમ ટાંગેલા ચીર વસ્ત્રોનો સમુદાય એ આશ્રમની શોભા વધારતો હતો. ત્યાં આંતરિક મળની શુદ્ધિ માટે પદ્માસન લગાવીને સુતિક્ષ્ણ મુનિ ધ્યાનમગ્ન થઈને બેઠા હતા. શ્રીરામે તપોધન મુનિ પાસે વિધિપૂર્વક જઈને આમ કહ્યું, સત્ય પરાક્રમી ધર્મજ્ઞ મહર્ષિ ભગવાન, હું રામ છું અને અહીં તમારા દર્શન કરવા આવ્યો છું, તેથી તમે મારી સાથે વાત કરો. ધર્માત્મામાં શ્રેષ્ઠ ભગવાન શ્રીરામના દર્શન કરીને ધીર મહર્ષિ સુતિક્ષ્ણે પોતાની બંને ભુજાઓથી એમનું આલિંગન કર્યું અને આમ કહ્યું, સત્યવાદીઓમાં શ્રેષ્ઠ રઘુકુલભૂષણ શ્રીરામ, આપનું સ્વાગત છે. અત્યારે આપના પધારવાથી આશ્રમ સનાથ થઈ ગયો. મહાયશસ્વી વીર, હું આપની જ પ્રતીક્ષામાં હતો, તેથી આજ સુધી આ પૃથ્વી પર પોતાના શરીરને છોડીને હું અહીંથી દેવલોક એટલે કે બ્રહ્મલોકમાં ગયો નથી. મેં સાંભળ્યું હતું કે આપ રાજ્યથી ભ્રષ્ટ થઈને ચિત્રકૂટ પર્વત પર આવીને રહો છો. કાકુત્સ્થ, અહીં શતક્રતુ ઇન્દ્ર આવ્યા હતા. એ મહાન દેવતા દેવેશ્વર ઇન્દ્રદેવે મારી પાસે આવીને કહ્યું હતું કે તમે તમારા પુણ્યકર્મો દ્વારા સમસ્ત શુભ લોકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. એમના જણાવ્યા અનુસાર મેં જે દેવર્ષિ સેવિત લોકો પર અધિકાર પ્રાપ્ત કર્યો છે એ લોકોમાં આપ સીતા અને લક્ષ્મણ સહિત વિહાર કરો. હું ઘણી પ્રસન્નતા સાથે એ બધા લોક આપની સેવામાં સમર્પિત કરું છું. જેમ ઇન્દ્ર બ્રહ્માજી સાથે વાત કરે છે એ જ રીતે મનસ્વી શ્રીરામે એ ઉગ્ર તપસ્વી, તેજસ્વી અને સત્યવાદી મહર્ષિઓને આમ ઉત્તર આપ્યો, મહામુનિ, એ લોક તો હું સ્વયં તમને પ્રાપ્ત કરાવીશ. અત્યારે તો મારી ઈચ્છા છે કે તમે મને જણાવો કે હું આ વનમાં કયા સ્થાને પર્ણકુટી બનાવીને નિવાસ કરું. આપ સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર તથા લોક અને પરલોકની બધી વાતોના જ્ઞાનમાં નિપુણ છો. આ વાત મને ગૌતમ ગોત્રીય મહાત્મા સર્વભંગે કહી હતી. શ્રી રામચંદ્રજી નામ કહ્યા પછી એ લોક વિખ્યાત મહર્ષિએ ઘણા હર્ષ સાથે મધુર વાણીમાં કહ્યું, શ્રીરામ, આજ આશ્રમ બધી રીતે ગુણવાન સુવિધાજનક છે, તેથી આપ અહીં જ સુખપૂર્વક નિવાસ કરો. અહીં ઋષિઓના સમુદાય હંમેશા આવતો જતો રહે છે અને ફળ મૂળ પણ હંમેશા સુલભ હોય છે. આ આશ્રમમાં મોટા મોટા હરણાઓના ટોળા આવે છે અને પોતાના રૂપ, કાંતિ અને ગતિ દ્વારા મનને આકર્ષિત કરીને કોઈને કષ્ટ આપ્યા વિના જ અહીંથી પાછા ચાલ્યા જાય છે. એમ નહીં કોઈનો ભય લાગતો નથી. આ આશ્રમમાં મૃગોના ઉપદ્રવ સિવાય બીજો કોઈ દોષ નથી, એ આપ નિશ્ચિતપણે જાણો. મહર્ષિનું આ વચન સાંભળીને લક્ષ્મણના મોટા ભાઈ धीर वीर भगवान श्रीरामे हाथमां धनुष्य बाण लईने कह्युं, महाभाग, अहीं आवेला उपद्रवकारी मृगोना टोळाने जो हूँ नमेला सांधा अने तीक्ष्ण धारना बाणथी मारो नाखूं तो एमां तमारो अपमान थशे। जो आवुं थशे तो एनाथी वधीने दुखनी वात मारा माटे बीजी कई होई शके। आथी हूँ आश्रममां अधिक समय रहेवा इच्छतो नथी। मुनिने आम कहीने श्री रामचंद्रजी मौन धरीने संध्योपासना करवा चाल्या गया। सायंकाळनी संध्योपासना करीने श्रीरामे सीता ने लक्ष्मणनी साथे सुतीक्ष्ण मुनिनाए रमणीय आश्रममां निवास कर्यो। संध्याकाळ पसार थई जता रात पड़ेली જોઈને મહાત્મા સુતીક્ષ્ણે સ્વયં તપસ્વીઓ માટે સેવન કરવા યોગ્ય શુભ અન્ન લાવીને એ બંને નરશ્રેષ્ઠ ભાઈઓને ઘણા સત્કાર સાથે અર્પણ કર્યું। આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં સાતમો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।